અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ નારાયણદાસજી સ્વામી એમણે પીપળિયાના ગલા ભગતને એમની ઉપાધિ પ્રતાત્માની હતી એ દૂર કરી અને એમને સુખિયા કર્યા. વિક્રમ સંવત 1968ની આ વાત છે. સદગુરુ નારાયણદાસજી સ્વામી એમને ઉના ફરવાનો વારો હતો. ઉનાની અંદર મહારાજ વરણી વેશે પ્રથમ વખત પધાર્યા હતા 1856માં. ગણેશ શેઠ, હંસરાજભાઈ ગાંધી વગેરે મહારાજના જોગમાં આવેલા. સમય જતાં રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, વ્રજ્યાનંદ સ્વામી આ બધા સંતો એમણે નાગેર પ્રદેશ અને એ બાબરિયાવાડ પ્રદેશમાં ખૂબ વિચરણ કરી અને સંતોએ સત્સંગનો પ્રચાર કરેલો. અને એ વખતે સંતો બધા ઉના પધારતા, સંતોના પવિત્ર સમાગમથી ઘણા બધા લોકો સત્સંગી થયા હતા. સત્સંગની અંદર પ્રસિદ્ધ પ્રસંગ કે ગણેશ શેઠને મહારાજે રાજી થઈ અને દીકરા સ્વરૂપે લાલજી આપેલા. અને ગણેશ શેઠે એ લાલજી એમને એક બંગલા ઘાટનું મંદિર બનાવી એમાં પ્રતિષ્ઠા કરી પધરાવેલા. એક બ્રાહ્મણ પવિત્ર એમને નિત્ય સેવા પૂજામાં રાખેલા. ઠાકોરજીની જેવી રીતે સેવા પૂજા થાય વેદવિધિથી એ પ્રમાણે લાલજીની સેવા થાય. અને મહારાજના પ્રસાદીના લાલજી હોવાથી બધા દર્શન માટે પણ ભક્તો આવતા જતા. સત્સંગને બધું ત્યાં બંગલા ઘાટના એ મંદિરમાં થતું હોય. સહેજે સત્સંગ એટલો બધો વધ્યો એટલે બંગલા ઘાટનું મંદિર થોડું નાનું પડતું હતું. અને ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં હનુમાનજી અને ગણપતિજી મહારાજ પણ પધરાવેલા. લાલજી મહારાજની પ્રસાદીના શાલિગ્રામ ભગવાન, હનુમાનજી મહારાજ, ગણપતિજી અને હરિભક્તોનો મોટો સમુદાય બાલમુકુંદા સ્વામીના પ્રસંગમાં આપણે જોયું હતું કે સ્વામીએ એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. એટલે બંગલાઘાટ મંદિરની અંદર કંઈક નાની મોટું જર્જરિત થયું હશે એ બધું જીર્ણોદ્ધાર કરાવેલો. એટલે સ્વામીના મનમાં એવો સંકલ્પ કે સત્સંગ ખૂબ વધતો જાય છે, હરિભક્તો સહેજે મહારાજના પ્રસાદીના લાલજી એમની દર્શનની ઈચ્છા હોય એટલે આવતા જતા રહેતા હોય, સંતો આવતા જતા રહેતા હોય, તો થોડું મોટું મંદિર થાય તો સંતો અને હરિભક્તો એ બધા એને સત્સંગનું સુખ આવે. એટલે નારાયણદાસ સ્વામી જ્યારે જૂનાગઢથી ઉના પ્રદેશ વિચરણ માટે નીકળતા હતા ત્યારે બાલમુકુંદાસ સ્વામીને દંડવટ પ્રણામ કર્યા અને પગે લાગીને નીકળતા તો સ્વામી અમે વિચરણ માટે જઈએ છીએ. બાલમુકુંદા સ્વામીએ કહ્યું કે તમારે ઉના પ્રદેશનો વારો છે તો ઉનામાં જે બંગલા ઘાટનું મંદિર છે એ જગ્યાએ મોટું મંદિર થાય એવું કરજો કંઈક કેમ. નારાયણદાસ સ્વામીને ગુરુનો સંકલ્પ એટલે હૃદયમાં એમ થયું કે ગુણાતીતાનંદ સ્વામી મહારાજ એમની પ્રસાદીના લાલજી, શાલિગ્રામ પ્રસાદીનું ગામ, મોટા સંતોએ ખેડ કરેલી અને એ જગ્યા પર નવું મંદિર કરવાનું થાય અને એ સેવા સ્વામી મને સોંપી, મારે જઈને તરત પહેલું કામ એ કરવું એમ. સારું સ્વામી, ચોક્કસ એ પ્રમાણે હું કરાવીશ. કે પછી નારણદાસ સ્વામીને જતા જતા સંકલ્પ થયો કે મોટું મંદિર કરશું તો મહારાજશ્રીનો વડતાલથી આજ્ઞાપત્ર જોઈએ. એટલે સ્વામીએ વળતું પૂછ્યું બાલમુકુંદાસ સ્વામીને કે સ્વામી, મહારાજશ્રીનો આજ્ઞાપત્ર વડતાલથી મંગાવવાનું કેમ કરશો? સ્વામી કે તમે મગાવી લેજો ને, કે તમે જ મગાવી લેજો ત્યાંથી એમ. સારું સ્વામી, કંઈ વાંધો નહીં, મગાવી લઈશું. નારણદાસ સ્વામીને એ નીકળ્યા, ઉના આવ્યા, હરિભક્તોને બધાને ભેળા કર્યા. સ્વામીએ વાત કરી કે અહીંયા ઠાકોરજી બિરાજે છે, લાલજી મહારાજ બિરાજે છે, શાલિગ્રામ ભગવાન મહારાજની પ્રસાદીના ગુણાતીતાનંદ સ્વામી, હનુમાનજી મહારાજ, ગણપતિ દાદા પધરાવ્યા. આ બંગલા ઘાટનું મંદિર સેજે થોડું નાનું પડે. બીજું, ઉનાથી છેક ભક્તોને દર્શન કરવા માટે જૂનાગઢ સુધી આવવું પડે. આ બાજુના નાગેર વિસ્તાર, બાબરિયાવાડ વિસ્તાર, એ બધા ભક્તોને કાયમી દર્શન સત્સંગનું સુખ મળી રહે એમના માટે થોડુંક મોટું અને શિખરબદ્ધ મંદિર કર્યું હોય તો કેમ થાય? બધા શેઠિયાઓ બેઠા હતા સભામાં, બધા હરિભક્તો બેઠા હતા. મોટું મંદિર થાય એટલે રાજી તો થાય, બધાને ઉત્સાહ થાય અને અવારનવાર જૂનાગઢ બધાથી આવી શકાય ન આવી શકાય એવું થાય. અને એ વખતે હટાણાનું ધામ છે એ ઉના, એટલે બધા ત્યાં આવતા હોય તો સહેજે બધા દર્શન કરતા જાય. સંતોને રહેવાની અગવડતાઓ છે તો એ બધી સગવડતાઓ થઈ જાય. એટલે શેઠિયા બધા રાજી થયા કે બહુ સારું સ્વામી, કરીએ આપણે. સર્વાનુમતે એક જ આવે બધાની હા. નારણદાસ સ્વામી કે તો આપણે કામ કરીએ, જગ્યા ગોતીએ અને વડતાલ મહારાજશ્રીને પત્ર લખી અને મહારાજશ્રીની આજ્ઞા લઈ લઈએ. સંતો અને હરિભક્તો, નારણદાસ સ્વામી અને આગેવાન હરિભક્તો, એ બધાએ ભેળા થઈ અને મહારાજશ્રીને એક અનુમતિ માટેનો પત્ર લખ્યો કે આવી રીતે શિખરબદ્ધ મંદિર કરવાનું અમે વિચાર કરીએ છીએ તો તમે આજ્ઞા આપો એમ. મહારાજશ્રી પાસે પત્ર પહોંચ્યો અને મહારાજશ્રી એમનો પ્રત્યુત્તર આપ્યો, રિપ્લાય આપ્યો. મહારાજશ્રીનો પત્ર છે એ પાછો આવ્યો તો મહારાજશ્રી એવું લખેલું કે ઉનામાં મોટું મંદિર કરો, લાલજી મહારાજ અને શાલિગ્રામની સાથે દેવ પણ પધરાવો. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, દેવ પણ પધરાવો, એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ શિખરબદ્ધ મંદિર કરવાથી રાધારમણ દેવને જે ધર્માદો આવે છે એ ધર્માદો પછી અહીંયા ઉના આવવા માંડે એટલે એટલો ઓછો થાય કે, અને જૂનાગઢનો મહિમા થોડો ઘટી જાય કે, માટે શિખરબદ્ધ મંદિર ન કરવું. આવું મહારાજશ્રીએ લખ્યું, શિખરબદ્ધ મંદિર ન કરવું. મોટું મંદિર કરો એનો વાંધો નહીં, પણ શિખરબદ્ધ નહીં કરતા, એવી અમારી આજ્ઞા છે એમ પાછું મહારાજશ્રીએ સ્પષ્ટપણે લખ્યું. વધુમાં મહારાજશ્રી એવું જણાવ્યું, બીજી વાત એ કે નવા મંદિરમાં દેવ પધરાવવા હોય તો પણ દેવને માટે 12 મહિનાના પાકા થાળની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો જ દેવ પધરાવવા. 12 મહિનાના પાકા થાળ એડવાન્સમાં થઈ જાય તો દેવને પછી તકલીફ ન પડે પાછળથી, એટલી વ્યવસ્થા થઈ જાય એમ હોય તો જ પધરાવવા, અને તો જ અમે મૂર્તિ પ્રતિષ્ઠા કરવા આવશું, નહીંતર નહીં આવીએ એમ. શ્રી પ્રતિપ્રસાદજી મહારાજનો આ પત્ર વંચાણો એટલે નારાયણદાસ સ્વામી સહેજ મૂંઝાણા, કેમ કરશું? હરિભક્તોને બધાને મૂંઝવણ થાય, કેમ કરશું? આમ મહારાજે હા પાડી, નામ પાછી ના પાડી, મોટું મંદિર કરો એનો વાંધો નથી, પણ શિખરબદ્ધ ન કરો. પછી નારાયણદાસ સ્વામીએ કુનેહપૂર્વક માર્ગ કાઢ્યો. સ્વામીએ બધા ભક્તોને કહ્યું કે મહારાજ શ્રી આપણને શિખરબદ્ધ મંદિર કરવાની આજ્ઞા નથી આપી, તો આપણે મંદિર મોટું કરવાની આજ્ઞા તો આપી જ છે. મંદિર આપણે મોટું કરીએ અને નકશા અને પ્લાન એ પ્રમાણે જ બનાવીએ, શિખરબદ્ધ મંદિર જેવા જ, પણ શિખર નહીં કરવાના, શિખર બાકી રાખશું ને અધૂરા કામ છે. ભગવાન જે દી અનુકૂળ સમય આવશે તે દિવસે પૂરા કરશે કે. અને દેવ પધરાવાની મહારાજે આ પાડી છે, તો દેવ પધરાવશું એટલે દર્શનનું બધાને સુખ આવે અને થાળની વ્યવસ્થા તો આ બધા થઈ જશે અહીંયાથી. એટલે બધા ભક્તોએ કહ્યું કે આ સ્વામી એવું કરીએ કે એ બહુ સારું થશે. જગ્યા શોધાણી, અત્યારે જે જગ્યા પર ઉનાનું મંદિર છે એ જગ્યા પસંદ થઈ. પહેલાં સ્વામીએ સંતોની ધર્મશાળાનું કામ ચાલુ કર્યું. એ ધર્મશાળાનું કામ ચાલતું હતું, એમાં બધી જ વ્યવસ્થાઓ, ભંડારની, ઠાકોરજીના થાળ માટેની શુદ્ધા શુદ્ધિ રહે એ રીતે, પવિત્ર ચોળે થઈ અને કરી શકાય, સંતો બહારથી આવ્યા હોય ઉત્સવ સમયમાં તો એમની બધાની વ્યવસ્થાઓ જળવાઈ જાય એ પ્રમાણે સરસ ધર્મશાળા એમનું કામ ચાલુ થયું. સાથે સાથે સ્વામીએ પોતે, નારાયણદાસ સ્વામીએ પોતે અને આગેવાન હરિભક્તોએ બધાએ સાથે મળી અને લાંબુ અને પહોળું મોટું અત્યારે જેવડું મંદિર છે એ બધો જ નકશો એ નારાયણદાસ સ્વામીએ તૈયાર કર્યો અને એમનું કામ ચાલુ થયું. હવે જમીન પહોંચી એટલે પાયા માટે થોડું ઊંડું જવું પડે, તો 25 ફૂટ ઊંડા પાયા નાખ્યા. હવે એટલું લાંબુ ને એટલું પહોળું અને 25 ફૂટ સુધી ઊંડા ગયા પાયા. હવે પાયા ભરવા 25 ફૂટ સુધીના એટલે કઠણ. અને એ સેવા કાર્યની અંદર સંતો હરિભક્તો દિવસ રાત જોયા વગર આજુબાજુના ગામડેથી નારાયણદાસ સ્વામી પોતે સાથે હોય, સંતોનું મંડળ સાથે હોય, અને સ્વામીએ બધા હરિભક્તોને જાણ કરી ગામડે ગામડેથી જેની પાસે ગાડા બળદ ત્રિકમ પાવડા જે હોય તે લઈને આવજો સેવામાં, અને ગામડે ગામડેથી હરિભક્તો છે સેવામાં આવતા. સંતો પણ દિવસ રાત જોયા વગર અતિશય શ્રદ્ધા રાખી અને આમાં સેવા કરી. ગોળ મટોળ મચ્છુંદરીના પાણા એ લઈ આવી અને પાયો ભર્યો. મચ્છુંદરીના પાણાથી 25 ફૂટ ઊંડા પાયા ભરાઈ ગયા. હવે ચણતર ઉપર ચાલુ થાય. ચણતર માટે પાકા બેલા, પાકા પથ્થર એ જોઈતા હતા. એ વખતે ત્યાં તપાસ કરાવી તો આજુબાજુના પ્રદેશમાં એવી કોઈ ખાણ નહીં કે જ્યાંથી એવા પાકા પથ્થર નીકળે. ઉનાની આજુબાજુમાં એકાદી બે ખાણ, પણ એમાં સફેદ પથ્થર નીકળે અને બહુ પોચો નીકળે, એટલે એનાથી બાંધકામ, પાકું બાંધકામ કરવું હોય તો ન થાય, પણ ગાયો ભેંસો માટે ફરજા કરવા હોય તો એમાં સહેજ દિવાલ કરીને ઊભું કરી શકાય, ગરીબ માણસો માટે ઝૂંપડા કરવા હોય તો એ થોડા ઊભા કરી શકાય, પણ એમ કે પાકું બાંધકામ થાય, કાયમ ટકાઉ બાંધકામ થાય, મજબૂતી એવી ઠસો ઠસ ટકે વર્ષો વરસ, એમાં એ પાયા ન, એ પથ્થર ન ચાલે. એવા પથ્થર માટે જૂનાગઢ, પોરબંદર કે ધાંગધ્રા એ 3 ઠેકાણે જવું પડે. હવે એટલે દૂરથી પથ્થર લાવવા કામ મોટું, મોંઘા પડે પથ્થર. એટલે સ્વામી એવો વિચાર કરે કે આજુબાજુમાં જો એકાદી પથ્થરની ખાણ મળી જાય ને તો બહુ સારું થાય. હરિભક્તોને ભેળા કર્યા. સ્વામીએ વાત મૂકી કે આજુબાજુમાં તપાસ કરાવો ને, પથ્થરને ખાણ જો મળી જાય તો મંદિરનું કામ થાય. એટલે હરિભક્તોએ વાત કરી કે સ્વામી, આ પ્રદેશમાં પથ્થરની ખાણ ક્યાંથી હોય? અને પથ્થર થાય છે એ પણ સફેદ પથ્થર અને બહુ પોચો હોય છે, નરમ હોય છે, એમાંથી તો ગરીબ માણસોના ઝૂંપડા થાય, ગાયો ભેંસો માટે ફરજા થાય, પણ આપણે જે કામ કરવું છે એમાં એ પથ્થર કામ ન આવે. એના માટે તો જૂનાગઢ, પોરબંદર કે ધાંગધ્રાથી મગાવીએ તો થાય. સ્વામી કે પણ એ મોંઘો પડે બહુ, એટલે છેકથી ગાડા ભરાઈને આવે, એ ભાડું લાગે, પથ્થરનું ભાડું લાગે, પથ્થરને ઘડવાનું ભાડું લાગે. પછી સ્વામી બોલ્યા, સ્વામી કે શેઠિયાઓ, મહારાજ ઉપર ભરોસો રાખો. સ્વામીનો આ એક શબ્દ, ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાન, આ ભગવાનનું કામ છે અને ભગવાન આમાં ભળશે. એ મૂળીની અંદર બ્રહ્માનંદ સ્વામીને જ્યારે પથ્થરની તકલીફ પડી ત્યારે મહારાજે ખાણ નહોતી બતાવી કે? સ્વામીને કેવો વિશ્વાસ હે, પાણી વખતે સ્વામીને આવો વિશ્વાસ, આ પથ્થરોનું મંદિરનું કામ ચાલુ થયું અને પથ્થરોની અગવડતાને મોંઘું ન પડે તો મહારાજ ઉપર કેટલો ભરોસો એમને, કે મૂળીના બાંધકામ વખતે બ્રહ્માનંદ સ્વામીને પથ્થરોની અગવડતા હતી અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને મહારાજે એક ખાણ બતાવી અને અધૂરું કામ એ પૂરું થયું. તો આપણે આ મહારાજનું કામ કરવું છે તો મહારાજ આપણી ભેળા નહીં ભળે, આપણને ખાણ નહીં બતાવે, માટે ભગવાન ઉપર ભરોસો રાખો. જૂનાગઢમાં જેમ પથ્થર નીકળે ને, પછી સ્વામી આગળ બોલ્યા, સ્વામીનો વિશ્વાસ કેવો, કે મહારાજે વચનામૃતમાં એમ કહ્યું છે કે દેશ એટલે પૃથ્વી કહેવાય, અને પૃથ્વી તો બધી જગ્યાએ એક સરખી છે કે, એટલે દેશ તો બધી જગ્યાએ એક સરખો છે કે, તો જે પાણા જૂનાગઢમાં નીકળે, પોરબંદરમાં નીકળે અને ધાંગધ્રામાં નીકળે એ પાણા ઉનામાં નીકળે કે? ભગવાન ઉપર ભરોસો રાખો કે. નારાયણદાસ સ્વામી ભગવાન જેવા સંત, શેઠિયાઓને વિશ્વાસ, એમણે કહ્યું સારું સ્વામી, તમે કહો એ પ્રમાણે કરીએ. પણ એકાદ બે શેઠના મનમાં એવો શંકા કુશંકા થાય, પણ જોજો હો સ્વામી, આપણે જગ્યા રાખીએ, પૈસા આપીએ, ખાણ ખોદાવીએ અને વળી પાછું પોચો પથ્થર નીકળે, આપણા પૈસાય જાય ને બધું જાય એવું ન થાય. સ્વામી કે ચિંતા કરો માં, કે ભગવાન આપણી સાથે છે, ચાલો આપણે, તમે એક કામ કરો, પહેલાં રાજની પરવાનગી લઈ લ્યો કે પરમિશન લઈ લ્યો ખાણ કરવી હોય. સારું સ્વામી, અને ભગવાન ઉપર ભરોસો રાખો, મહારાજ સૌ સારાવાના કરશે. શેઠિયાઓએ બધાએ રાજની પરવાનગી લીધી. આ બાજુ સ્વામી થોડા હરિભક્તોને લઈ અને ખાણ માટેની જમીન પસંદ કરવા નીકળ્યા. જોતા જોતા સ્વામીને એક જમીન પસંદ આવી અને સ્વામીએ જોઈને એમ કીધું કે આ જગ્યાએ પથ્થર નીકળશે કે. હવે સ્વામીને હું આમ ખબર પડી ખબર નહીં, બાકી ઉપર તો 25 ફૂટ હતી તો જેવી માટી હશે એવી જ માટી હશે. મહારાજે કંઈક પ્રેરણા કરી એમને, અહીંયા ખાણ ખોદો કે. પરવાનગી આવી, ખાણિયાઓને રાખ્યા અને ખાણિયાઓએ એ જગ્યા પર જમીન ખોદવાની ચાલુ કરી અને આશ્ચર્ય થયું. જેવો પથ્થર જૂનાગઢમાં પાકો પથ્થર નીકળે એવા પાકા પથ્થર અહીંયાથી નીકળ્યા. બેલાની ખાણ તૈયાર થઈ અને ખાણિયાઓએ ખોદી ખોદી અને પથ્થર કાઢવા માંડ્યા, એના ગઢનારાઓ ગઢવા માંડ્યા અને બેલાઓના ગાડા ભરાઈ ભરીને મંદિરે આવવા માંડ્યા અને ચણતર કરનારા કડિયાઓ હતા એ બધા ચણવા માંડ્યા. શેઠિયાઓને પણ આશ્ચર્ય થયું કે આ પ્રદેશમાં આ પથ્થર નીકળવો એ કઠણ નહીં પણ અશક્ય છે. પણ નારાયણદાસ સ્વામી એમની પ્રાર્થના મહારાજે સાંભળી અને જેમ મૂળી દેશમાં બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પથ્થરની ખાણ બતાવી એવી રીતે અહીંયા મહારાજે પથ્થરની ખાણ ઊભી કરી. કેવો એ સંત અને ભગવાનને વિશે ભરોસો અને વિશ્વાસ અને એમના કામ થાય, અશક્ય પણ શક્ય થાય. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ જે ભગવાનની શક્તિ છે એ ભગવાન ધામમાં ગયા પછી 101 વર્ષ પછી પણ એવું ને એવું જ સામર્થ્ય, એવું ને એવું જ ઐશ્વર્ય અને એવી ને એવી જ શક્તિ ભગવાનની આજે 100 વર્ષ પછી પણ દેખાય. જ્યાં શક્ય જ નથી ત્યાં એ પથ્થરના પાકા પથ્થરના બેલાઓ તૈયાર થયા. એ કામ ચાલતું હતું ત્યારે, પછી તો ધમધોકાર કામ ચાલવા માંડ્યું. એમાં નાના મોટા સમઢિયાળાના હરિભક્તો, નાની મોટી મોલીના હરિભક્તો, મોતીસર, સામતેર, હરમડિયા, જરગલી, ફાટસર, ઇટવાયા, ટીંબી, માણસા, ગાંગડા, ગરાળ, કાંધી, આ બધા જ ગામડાઓના હરિભક્તો ગાડાઓ લઈ અને હોંશે હોંશે સેવા માટે આવતા. ગણેશ શેઠના વંશજ મોતીચંદ શેઠ હતા અને એ વખતે ઉનાના નગર શેઠ હતા. એમણે નારાયણદાસ સ્વામીની સાથે રહી અને આ બાંધકામની અંદર ખૂબ રસપૂર્વક દરરોજ ધ્યાન રાખે અને ખૂબ ધ્યાન આપેલું. એમણે મોઢ જ્ઞાતિના અગ્રણી શેઠ દુર્લભજીભાઈ એ કોઠારી હતા મંદિરના, એટલે એમની પણ સેવા ખૂબ હતી આ મંદિરમાં જ્યારે બાંધકામ થતું હતું ત્યારે. ઉનાના વણિકો, મોચી, કોળી વગેરે જ્ઞાતિના તમામ ભક્તો તન મન ધનથી બધી જ રીતે સેવાઓ કરી. નાગેર અને બાબરિયા વાડના આગેવાન ભક્તો, હરમડિયાના મેપાભાઈ ઠુમ્મર, જરગલીના નથુભાઈ સિંગાળા, ફાટસરના કાળાભાઈ, નાના મોટા સમઢિયાળાના આહિર ભક્તો, માણસાના દરબારો, ટીંબીના વણિકો અને કોળી ભક્તો, આ સાથે સમસ્ત બાબરિયા વાડ અને નાગેર પ્રદેશના કણબી ભક્તો, બધા જ ભક્તોએ તન મન ધનથી નારાયણદાસ સ્વામી અને આવડું મોટું મંદિર થાય આપણા માટે બીજું જૂનાગઢ એમ, એ બધા ભક્તોએ તન મન ધનથી ખૂબ સેવા કરી સંતોને રાજી કર્યા. આ મંદિરનું બાંધકામ ચાલતું હતું ત્યારે બાલમુકુંદાસ સ્વામી પણ એક બે વખત વચ્ચે પધારી ગયા હતા. મંદિરનું કામ જોઈ અને ખૂબ રાજી થતા હતા. એટલું મોટું વિશાળ મંદિર, સ્વામીનો સંકલ્પ અને નારાયણદાસ સ્વામી એમની કોઠાસૂ જ કુનેહપૂર્વક કામ કર્યું, એટલે કામ જોઈને સ્વામી બહુ રાજી થતા હતા. પણ નારાયણદાસ સ્વામીના મનમાં આમ થોડું કેવું રહ્યા કરે કે વરતાલથી કાંઈ મુશ્કેલી તો નહીં આવે ને, મહારાજશ્રીએ ના પાડી છે અને આપણે મોટું કરે જઈએ છીએ તો વળી પાછું કંઈક મહારાજશ્રી અટકાવે નહીં એમ. એટલે સ્વામીએ બાલમુકુંદાસ સ્વામીને વાત કરી કે સ્વામી મહારાજશ્રીને ખબર પડે, કારણ કે સહેજે હરિભક્તો દર્શન માટે વરતાલ આવતા જતા હોય, મહારાજશ્રી પણ પૂછતા હોય પૂછાવતા હોય, સંતો પૂછતા હોય પૂછાવતા હોય, તો મહારાજશ્રીને જો ખબર પડે કે બહુ મોટું કામ ચાલે છે ધમધોકાર, તો વળી પાછા મહારાજશ્રી એમ કે રોકાવે તો. એટલે બાલમુકુંદાસ સ્વામીએ કહ્યું કે તમે કંઈ ચિંતા કરતા નહીં કે આ મહારાજનું કામ છે, એટલે કોઈ પ્રકારની મૂંઝવણ ન રાખો, તમે તમારે તમે કામ કરે જાઓ, કે કંઈ તકલીફ નહીં પડે. કે એ સંતને કેટલો બધો વિશ્વાસ કે જે મહારાજ બેલાને ખાણ બનાવી દે, જે મહારાજે શ્રીપતિ પ્રસાદજી મહારાજને પસંદ કરી અને ગાદીએ બેસાડ્યા છે. બાલમુકુંદાસ સ્વામીના પ્રસંગમાં આપણે જોયું, બાલમુકુંદાસ સ્વામીને જ મહારાજે દર્શન આપીને કહ્યું હતું કે આ મહારાજ શ્રી માટે આ યોગ્ય છે. એટલે બાલમુકુંદાસ સ્વામી એમ કહ્યું કે મહારાજનું કામ છે ને તમે નિષ્કામ ભાવે શુદ્ધ આશયથી કરો છો, તો જે મહારાજ આપણી ભેળા છે તો મહારાજશ્રીના હૃદયમાં એ જ મહારાજ વસે અને મહારાજશ્રી છે એ રાજી થઈને આપણું કામ આગળ જ ધપાવશે. કે તમે કંઈ મૂંઝવણ ન રાખો, કે તમે નચિંત થઈ બધી ચિંતા મહારાજ ઉપર છોડી દો અને કામ કરી રાખો. એ સંતોનો સપોર્ટ કેટલો! થોડી કંઈ મૂંઝવણ હોય તો બાલમુકુંદાસ સ્વામી પ્રોત્સાહન આપી અને કે તમે તમારે તમે કરી જાઓ, તમે મૂંઝાતા નહીં. કે આ કામ ચાલતું હતું એ દરમિયાન વિક્રમ સંવત 1972 સાલમાં આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે બાલમુકુંદાસ સ્વામી અતિ અપ્રતિમ ઐશ્વર્ય બતાવી અને સ્વામીધામમાં પધાર્યા. હજી કામ પૂરું નથી થયું, ઉનાનું કામ ચાલે છે. સ્વામી અક્ષરવાસી થયા ત્યારબાદ નારણદાસ સ્વામી વળી પાછું કામ ચાલતું હતું. વિક્રમ સંવત 1975 સાલમાં ઉનાનું બાંધકામ છે પૂર્ણ થયું, મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારીઓ કરવામાં આવી. મંદિરના મધ્યખંડમાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાઓ એમનું નિર્માણ પણ થઈ ગયું અને એ પ્રતિમાઓની સેવા ગણેશ શેઠના વંશજ શેઠ કેશવલાલ ઝવેરચંદ એમણે કરેલી, કે ઠાકોરજીના યજમાન અમે થઈશું એમ. દક્ષિણ ખંડમાં ઘનશ્યામ મહારાજ પધરાવવાના હતા, એ મૂર્તિની સેવા શેઠ કેશવલાલ હીરાચંદ તરફથી થયેલી. અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન શેઠ કેશવલાલ ઝવેરચંદ, પછી મૂર્તિના યજમાન, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પણ યજમાન અને બીજા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાન નારણદાસ ઘેલાભાઈ અને ત્રીજા યજમાન માધવજીભાઈ ગાંધી, આ ત્રણેય આગેવાન હરિભક્તો એ તૈયાર થઈ અને એમણે મૂર્તિ પ્રતિષ્ઠાના મહોત્સવનું આયોજન કર્યું અને સેવાઓ કરી. વિક્રમ સંવત 1976 મહાસુદ પાંચમના એટલે કે વસંત પંચમીના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું. મહારાજ શ્રી શ્રીપતિ પ્રસાદજી મહારાજ એમણે પત્રમાં એવું લખેલું કે ઠાકોરજીના એટલે કે દેવના કાયમી થાળની અને નૈવેદ્યની વ્યવસ્થા થાય તો જ અમે મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવશું. હવે બધું તૈયાર થઈ ગયું, આ એક બાકી હતું કે કાયમ દેવના થાળને કોઈ યજમાન થઈ જાય અને પછી આપણે મહારાજશ્રીને લખીએ કે મહારાજશ્રી આટલી આટલી વ્યવસ્થા થઈ ગઈ છે, શિખરબદ્ધ મંદિર નથી કર્યું, મંદિર મોટું કર્યું છે, દેવ પધરાવ્યા છે અને કાયમી થાળની વ્યવસ્થા થઈ ગઈ છે, તો આ પ્રતિષ્ઠા માટે પધારો હોય અને આવડા મુહૂર્ત આવ્યું છે. પણ થયેલું એવું કે ગણતરી કરતાં કરતાં એક વર્ષ માટે દેવના થાળની વ્યવસ્થા કરવાની હોય તો ગણતરી કરી તો એવું નીકળ્યું કે 6000 રૂપિયાની જરૂર પડે. એટલાના યજમાન કોઈ થાય તો એક વર્ષના 12 મહિનાના દેવના થાળ પાકા થાળ થઈ જાય. હવે 6000 રૂપિયા એટલે એ જમાનામાં તો બહુ જ આજા કહેવાય. અને શેઠિયાઓએ આ મંદિરના બાંધકામની અંદર લગભગ બધાએ જેટલી પહોંચ હતી એ પ્રમાણે બધાએ કરી દીધું હતું. નારણદાસ સ્વામીના મનમાં વિચાર થયો કે આ સેવા કરવાનું કોને કેવું, કારણ કે બધાએ કરી દીધી છે પોતપોતાની રીતે. એમની દ્રષ્ટિ માધવજીભાઈ ગાંધી ઉપર પડી. આગળ આપણે બાલમુકુંદાસ સ્વામીના પ્રસંગમાં માધવજીભાઈનો પ્રસંગ સાંભળ્યો હતો. એ માધવજીભાઈ થોડુંક આપણે યાદ કરી લઈએ એટલે શોર્ટમાં, માધવજીભાઈ ગાંધીના પરિવારમાં રામાનંદ સ્વામી વખતથી સત્સંગ, શ્રીજી મહારાજના કૃપાપાત્ર, એમના વંશજો બધાય, રાઘવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો, એમની પણ કૃપા આ પરિવાર ઉપર. ઉનાના શેઠ ગણેશ શેઠ ની જેમ જ આ હંસરાજભાઈ ગાંધી એ પણ આગેવાન અને સત્સંગમાં વિખ્યાત. એ હંસરાજભાઈ ગાંધીના પરિવારમાં સૌચંદભાઈ થયા અને જેચંદભાઈ થયા. જેચંદભાઈને ત્યાં લાલજીભાઈ નામે પુત્ર, લાલજીભાઈના માધવજીભાઈ, એટલે હંસરાજભાઈ ગાંધીનો આ પરિવાર. એ માધવજીભાઈ અને એમના પત્ની કેસરબા એ બહુ ભાવિક હતા. માધવજીભાઈનો વ્યવહાર એટલો બધો સારો નહીં, ઘેરે 10-12 ભેંસો એ દુજાણું, અને કેસરબા એમનો ભક્તિભાવ એટલો બધો કે સંતો જ્યારે પણ ઉના પધારે ને ત્યારે ભેંસો દૂધતી હોય એટલે દૂધ એમનું પહોંચે, છાશ માખણ ઘી અથાણા એ બધા સંતોની સેવામાં એ પહેલાં પહોંચી જાય એમના. એમને આમ તો 6 દીકરાઓ, વનમાળીભાઈ, દામધરભાઈ, દુર્લભજીભાઈ, માણેકચંદભાઈ, પાનાચંદભાઈ અને નરોત્તમભાઈ, એમાંથી મોટા 2 દીકરા વનમાળીભાઈ અને દામોદરભાઈ નાની ઉંમરે અક્ષરવાસી થયેલા, બાકી અત્યારે 4 દીકરાઓ હતા. એ ચારેય દીકરાઓ માતા પિતાની જેવા જ સેવાભાવી અને શ્રદ્ધાવાન. આપણે એ નથી ઋષિક અને તાપસ, એની જેમ, બાપાની જેમ, દાદાની જેમ આખો દિવસ અહીંયા સંજીવનીમાં સેવા કરતા હોય. આ છોકરાઓ પણ એવા. સ્વામીના મનમાં એમ થયું કે આ માધવજીને કહું તો માધવજીભાઈ છે ને એ ઠાકોરજીના દેવના થાળની સેવા કરે. એટલે સ્વામીએ માધવજીભાઈને બોલાવ્યા, વાત કરી કે માધવજીભાઈ, એ તમારી જો અનુકૂળતા હોય તો એક સેવા છે અને છેલ્લી સેવા છે, અને આમ ગણો તો પહેલી સેવા છે, દેવ પધરાવાશે એટલે પહેલી સેવા તમારી થશે. કે બોલો ને સ્વામી, મારાથી થઈ શકે એમ હશે તો હું ચોક્કસ કરીશ, કે વિના સંકોચે કહો સ્વામી. એટલે નારણદાસ સ્વામીએ કહ્યું કે મહારાજશ્રીનો આજ્ઞાપત્ર જ્યારે આપણને આવ્યો ત્યારે મહારાજશ્રી એવું કહ્યું હતું કે ઠાકોરજીના 12 મહિનાના થાળની વ્યવસ્થા કરજો તો અમે મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવશું. હવે એ એક વ્યવસ્થા બાકી છે, અને અમે ગણતરી કરતા હતા તો એવું થયું કે 6-1 હજાર રૂપિયા જો સિલક કરવામાં આવે તો આખા વર્ષના દેવના પાકા થાળ થઈ જાય. તમારી જો અનુકૂળતા હોય તો તમે આ સેવા કરો, નહીતર પછી બીજા કોઈ ભક્તોને કહીએ. કંઈ વાંધો નહીં સ્વામી, હું એક વખત પરિવારની સાથે વાતચીત કરી લઉં અને હું તમને કાલ કહું તો ચાલે સ્વામી? સ્વામી કે કંઈ વાંધો નહીં, પણ જોજો તમારે બહુ ખેંચાવવું ન પડે. એ રીતે સંતો કેટલું ધ્યાન રાખતા કે તમારે બહુ ખેંચાવવું ન પડે એનું ખાસ ધ્યાન રાખજો, કે કારણ કે વ્યવહાર સેજે સંતો જાણતા હોય. માધવજીભાઈ ઘેરે ગયા, ચારેય દીકરાઓને, માણેકચંદભાઈ, પાનાચંદભાઈ, પછી દામધરભાઈ અને દુર્લભજીભાઈ અને એમના પત્ની કેસરબા, એ બધા એને વાત કરી કે ભગવાન જેવા સંત નારણદાસ સ્વામી, એમણે એવો સંકલ્પ કર્યો છે કે આપણે 12 મહિનાના ઠાકોરજીના થાળ થાય અને એમના યજમાન થઈએ એના માટે આપણને સ્વામીએ યોગ્ય ગણ્યા ત્યારે આપણને વાત કરી, તો આપણે 6-1 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવી પડે અને આપણે યજમાન થઈએ તો આપણા કાયમી દેવ થાળ જમે. જો અહીંયા સંતો આવતા ત્યારે અને બાકી અવારનવાર ઉત્સવ સમય પ્રસંગ હોય ત્યારે દૂધાણું આપણે સારું છે તો આપણે ત્યાંથી દૂધ છાશ ને ઘી ને માખણ ને એ બધું ઠાકોરજીની સેવામાં કાયમ જતું, એ તો જતું જ રહેશે. પણ આપણે આ જો સેવા કરશું ને તો 12 મહિના સુધી દરરોજ ઠાકોરજી આપણી સેવા સ્વીકારશે, દરરોજ ઠાકોરજી આપણું જમશે અને એ પાછું પાકું જમશે. કે અને ઠાકોરજી દરરોજ જમે, અરે દ્રૌપદીજીના ખાલી એક ચોખાનો દાણો એના અક્ષય પાત્રમાં હતો અને ઠાકોરજી જમ્યા તો આખા બ્રહ્માંડના જીવાત્માઓ તૃપ્ત થઈ ગયા. આપણા તો આખા થાળ જમશે, કેવો એને ભાવ હશે, અને 12 મહિના સુધી જમશે. કેસરબા બોલ્યા, પણ રકમ બહુ મોટી છે, કેમ ભેળું કરશું આપણે? એટલે જ તમને બધાને બોલાવ્યા છે કે મારી તો ઈચ્છા છે કે આપણા માટે દેવ છે અને દેવ જેવા સંતો છે, ભગવાન જેવા સંતો છે, એ બંને રાજી થશે. વ્યવસ્થા આપણે થોડી ઘણી કરી લઈશું કે દુજાણું તો આપણે ત્યાં સારું છે અને એમાંથી આપણને થોડા ઘણા પૈસા નીકળી જાય છે, થોડા ઘણા આપણે કંઈકથી વ્યવસ્થા કરીએ અને અહીંયાથી દુજાણામાંથી થાય ત્યારે આપણે આપી દઈશું એમને પાછા. બધાએ કહ્યું કંઈ વાંધો નહીં, આપણે એ સેવા કરીએ. સ્વામી તેમ કહ્યું તો જોજો ખેંચાતા નહીં, પણ ભગતને એવો ભાવ કે ભગવાન અમારું જમે. એમના પત્ની કેસરબાને એવો ભાવ કે આખું વર્ષ ભગવાન આપણા હાથનું જમે, આપણું જમે. છોકરાઓને બધાને પણ એવો જ ભાવ. બીજે દિવસે 6000 રૂપિયાની વ્યવસ્થા કરીને કોથળી ભરી માધવજીભાઈ ચારેય દીકરાઓને લઈ અને સ્વામીની પાસે આવ્યા. સ્વામીના ચરણમાં એ 6000 રૂપિયાની કોથળી મૂકી દંડવટ કર્યા. ચારેય છોકરાઓએ દંડવટ કર્યા, પગે લાગીને સ્વામી પાસે બેઠા કે સ્વામી, દેવના થાળની સેવા અમારા તરફથી આ 6000 રૂપિયા કરી દો, તમે સિલક સિલક. સ્વામી બહુ રાજી થયા. સ્વામીએ કહ્યું કે માધવજીભાઈ, માગો માગો, શું જોઈએ છે તમારે? એટલે માધવજીભાઈએ કહ્યું કે સ્વામી, એ મારે તો છે ને કંઈ ઈચ્છા નથી, તમે રાજી થયા એટલે બધું આવી ગયું. કે પણ આ ચારેય છોકરાઓને આશીર્વાદ આપો તમે, એટલે એ સુખિયા થાય. કે સ્વામીએ એ ચારેય છોકરાઓની ઉપર હાથ મૂક્યા અને સ્વામી આશીર્વાદ આપ્યા. સ્વામી કે આ ચારેય છોકરાઓ છે ને એ ખૂબ મોટા વેપારી થશે. કે અને જેટલું તમે દેવને માટે કર્યું છે એના કરતાં અનંત ગણું, પાવડે ખાપશો ને તોય નહીં ખૂટે, કે અનંત ગણું ભગવાન એમને આપશે અને મુંબઈમાં જઈને બહુ મોટા વેપારી થશે. કે બાલમુકુંદાસ સ્વામીના આશીર્વાદ તો માણેકચંદ બાપા ઉપર હતા જ, પાનેચંદ બાપા માણેકચંદ બાપા ઉપર. સ્વામી ધામમાં પધારી ગયા અને પછી પાછો આવો અવસર આવ્યો અને આ પરિવારે સેવા કરી અને નારણદાસ સ્વામીના આશીર્વાદ આવ્યા. બંને સમર્થ સદગુરુ સંતના આશીર્વાદ અને ઇતિહાસ આપણે જાણીએ છીએ. માણેકચંદ બાપા પાનેચંદ બાપા એ બધા મુંબઈ ગયા, ગાંધી એન્ડ સન્સ નામની કંપની સ્થાપી મરી મસાલાઓના ધંધા થયા અને એટલો બધો કારોબાર વિકસ્યો અને ગુરુકુલની અંદર, ત્યાં ઉનાની અંદર, સંપ્રદાયની અંદર એમણે ખૂબ સેવાઓ કરી. એમને ખબર હતી કે આ સદગુરુ સંતોના આશીર્વાદથી આપણા ગુરુકુલના ટ્રસ્ટીઓમાં, એ પ્રથમ ટ્રસ્ટીઓમાં આપણે અહીંયા જમીન લેવાની હતી ત્યારે શાસ્ત્રીજી મહારાજને 21 દિવસનો સ્વામીએ યજ્ઞ કર્યો ત્યારે યજમાન થયા. ઘણી બધી સેવાઓ આ પરિવારની. એમની પાછળ કારણ કોઈ હોય તો એમણે તકની સેવા કરી, દેવને જમાડ્યા, સંતોને જમાડ્યા, અને એવા ભગવાન જેવા સંત રાજી થયા. પ્રારબ્ધ પલટાઈ ગયું. 10-12 ભેંસો જ્યાં હતી અને નાનકડો વ્યવહાર હતો, એમાંથી મરી મસાલાની કંપનીઓ થઈ ગઈ. માવાયન મૂસા કંપનીનું નામ ગુણાતીતાનંદ સ્વામી એમના આશીર્વાદ માવા ભગત ઉપર. એ પ્રસંગ તો ઘણો જૂનો, પણ આ પ્રસંગ તો હમણાં છેલ્લા 100 વર્ષ. કેટલા આશીર્વાદ! તકની સેવાથી સંતો અને ભગવાન છે કેવા રાજી થાય છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આવા સામર્થ્યશાળી સંત, એમને જેવી રીતે એ હરિભક્તો રાજી કરી શક્યા જેમણે જેમણે સેવાઓ કરી. માધવજીભાઈ તો એક પ્રસંગ, પણ એમની સાથે મંદિરની અંદર નાની મોટી સેવા કરનારા તમામ ભક્તો, એમના ઉપર પણ સ્વામી સહેજે સહેજે રાજી થતા હોય. એ સંતોને એ હરિભક્તોએ કેવો આત્મબુદ્ધિ રાખી એમની સેવા કરી, એમની અનુવૃત્તિ પ્રમાણે સેવા કરી અને સંતોને રાજી કર્યા. એવી જ રીતે આપણે સૌ એવા સંતોને આત્મબુદ્ધિ રાખી અને એવા ભાવથી, પવિત્ર હૃદયથી આપણે સંતોની સેવા કરી, ભગવાનની સેવા કરી, મહારાજ અને સંતોને રાજી કરી શકીએ એવું બળ, બુદ્ધિ અને પ્રેરણા આપણને સૌને મહારાજ આપે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.